વાતાવરણ, વાતાવરણમાં માયા ઉભી ના રે ભાઈ. આ બધા બહેનો આવ્યા ને, માયા ભાઈ અહીં ઉભી ના રે, બહાર ઉભી રહે છે. બહાર જશે વર્ગી પ્રશ્ન. શું કહે છે? માયા ઉભી રહે નહીં. પરિગ્રહ ના હોય, લુગડું પણ ના હોય, છતાં કઈક ઈચ્છા થાય ને, તે પરિગ્રહ તરીકે મેં રહ્યા કરતો હોય. કેવું સમજ પડે ને? અને તમારા ઘડિયાળ છે, એ ઘડિયાળ તમારે ઘાથે રહેવાથી કઈ પરિગ્રહ કહેવાતો નથી. તમને એ ખોવાઈ જાય તો કશું એ ફેરફાર ના થાય, ચેન્જ તો એ અપરિગ્રહ હતો. શું હતો? સમજાય છે ને તમને? પરિગ્રહ ની મૂર્છા એ પરિગ્રહ છે, પરિગ્રહ ની મૂર્છા નહીં, એ અપરિગ્રહ છે. અમારા બધા કપડા પહેરીએ ને તો કોઈક રસ્તામાં કાઢી લે તો અમને કશી માંગે નહીં. જયારે કાઢી લેવા તો કાઢી લેજો. અડતાલીસ આગમ મૂકો, એક બાજુ વિજ્ઞાન મૂકો, દિવસ વિતરાગો નો જ છે. કેવું? કોઈ બીજા ની માલકી નું નથી. મોક્ષ ની શરૂઆત થઈ ગઈ. કૃષ્ણ દર્શન કસાય રહી છે. કેવા હવે? હા, એને તો કસાય હતો નહીં, છે નહીં, થવાનો નહીં. એટલે કેવા કેવાય? કચાય રહી હોય છે ખરા માણસો, પણ પેલો હતો અને ભવિષ્યમાં થવાનો છે. એ કચાય રહી ના કેવાય? હતો નહીં, છે નહીં, થશે નહીં. એવી સ્થિતિ થાય એટલે ફળ પરિણીતિ ના હોય. ત્યારથી દર્શન કરે તો કલ્યાણ. આપણે કશું કહેવાનો અધિકાર નહીં. એટલું કહેવાનો અધિકાર છે કે તમે સ્વરૂપ ની રમણતા કરો છો કે પૂતગલ ની કરો છો? સ્વરૂપ નું બરોબર છે. શુદ્ધાત્મા ની રમણતા એ જ મુખ્ય વસ્તુ છે. અત્યાર સુધી આ પૂતગલ ની રમણતા હતી, શેની હતી? આ બધું પૂતગલ જ કહેવાય. જે રૂપે આમ રૂપે કોગત્યામ રૂપે કે બધી રૂપે બધું પૂતગલ છે. બધા જેટલો સાધન માર્ગ છે બધા પૂતગળી રમણતા છે. વિધિ થઈ ગઈ છે. પ્રશ્ન છે, ભક્તો અને જ્ઞાની માં ફેર કરો. ભક્ત અને જ્ઞાની એ બે માં ફેર ખરો? હા, સેવ્ય સેવક જેવો, સેવ્ય અને સેવક. તો એ સેવ્ય, એ સેવક છે પછી સેવ્ય થઈને ઉભા રહે. શું થાય? ભક્ત હે? ભક્ત ને? હા, જ્ઞાની સેવ્ય છે. અચ્છા. અને ભક્તો સેવક છે, પણ સેવક સેવ્ય થાય. શું થાય? ભક્ત માં સેવ્ય થાય. સેવ્ય ને સેવન કરવાથી સેવ્ય થતા જાય. રૂપ તો એક જ છે. રૂપ એક છે પણ અવસ્થા ની હિસાબે ફેર છે. અવસ્થા જેને આત્મા પ્રાપ્ત કરે બધા જ્ઞાની કહેવાય. પણ જ્ઞાની જો બધા બોલવા જાય ને તો લોકો પૂછવા આવે જવાબ કે શું આપો જવાબ. આ આત્મા પોતાના આત્માનું જો લક્ષ્મ બેઠું ને એ બધા જ્ઞાની કહેવાય. શું કહેવાય? બધા જ્ઞાની કહેવાય પોતાના આત્મા. જ્ઞાન માં રહ્યો ત્યાંથી જ્ઞાની. પણ એ કે છે હું જ્ઞાની છું તો બધા આજુબાજુ વાળા કે છે આપડે પૂછવા દઈએ, ચાલો તમે આમ કહો અમને આ જવાબ આપો. એટલે જ્ઞાની શુદ્ધ જ્ઞાન થઈ જ જોઈએ. કેવું? હા, આખું શુદ્ધ જ્ઞાન, આખું ભગવાન નું શુદ્ધ જ્ઞાન કચું બાકી ના હોવું જોઈએ. વેદાંત નો માર્ગ તો બધું આપે, બધું શુદ્ધ જ્ઞાન આપે, બધું હોય તો એમને જ્ઞાની કહેવાય. જ્ઞાની એમને ના કહેવાય. પ્રશ્નો પૂછવાના બીજી કઈ હોતા નથી. આપડે તો પ્રશ્ન ખુલ્લું રાખ્યું છે, જેટલા પ્રશ્નો પૂછતો એટલા એ તમારે પૂછી શકે. સમજ પડે ને? એમના પ્રશ્નો છે. પેલો પ્રશ્ન આખો ધીસ ઇઝ બટ નેચરલ. શું કહ્યું? કોઈ આમાં કોઈનો સાથ હતો મને ખબર નથી કે આવું જ્ઞાન ઉત્પન્ન થશે. મને તો એટલું લાગતું હતું કે કાયમ ચોવિયાર કરીએ છીએ અને ગરમ પાણી પીએ છીએ, સંકેત કઈ થશે જતા જતા, એવું તો લાગતું હતું. પણ એમાં કશું ના થયું, આ બની ગયું. એ પહેલા પ્રશ્ન નો એ જવાબ કે બધું ધીસ ઇઝ બટ નેચરલ. શું કહ્યું? લોકો મને કહે તમે કેવી રીતે થઈ? મેં કીધું નકલ કરવા જેવી ચીજ નથી આ, નકલ થી થાય એવું નથી આ. એની મેરે નેચરલ થયું છે, આવું જ્ઞાન ઉત્પન્ન થાય એવું છે નહીં. કલાકમાં બધી જ વસ્તુ જતી રહે, દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય, કસાય જતા રે, એવું બને જ નહીં ને. આ નેચરલ છે, ધીસ ઇઝ બટ નેચરલ. કેટલાક લોકોનું કલ્યાણ થવાનું હતા, નિમિત્ત ઊભું થાય. શું થાય? કલ્યાણ થનારના આધારે અક્રમ જ્ઞાન શું કે છે કે સાયન્સે માણસ જમવા બેઠું છે અને ચાકમાં એક કાચું રહી ગયું છે. ત્યાં ન્યાય પૂછવામાં આવે, ક્યાં રસોઈ કેમ ભૂલ કરી છે? ભગવાન ના ગણો ન્યાય શું હે? આ લૌકિક ન્યાય માં રસોઈ ગુનેગાર છે અને ભગવાન ના ન્યાય માં ખાનાર જ ગુનેગાર છે. ભગવાન ના ન્યાય માં ખાનાર ગુનેગાર, ખાના ના નસીબ ના આધારે પેલો રસોઈ રસોઈ કરે છે. તેના આધારે સમજ પડે ને? એવું આ છે તે મને આ જ્ઞાન થયું ને તે લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવાના આધારે એનો પુણ્ય ના આધારે પ્રાપ્ત થાય. સમજે ને? આપનો દર્શન મને પ્રાપ્ત બન્યા, તમને દર્શન મને ભેગો થયા, તે ઋણાનંદ કહ્યું એવું પૂછે છે ને? પહેલી વખત જે દર્શન મને થઈ ગયા, પહેલી વખત જે દર્શન એમને થઈ ગયા તે કયા ઋણાનુબંધ ના હિસાબે? ઋણાનુબંધ એટલે તમારું પુણ્ય જબરદસ્ત પાકી ત્યારે જ્ઞાની પુણ્ય દર્શન થાય. જબરદસ્ત પુણ્ય પાકે તે પુણ્ય કેવી? પાપાનું બંધી પુણ્ય ના ચાલે. પાપાનું બંધી પુણ્ય તો આ નરે બંગલા અને મોટરો બધું છે જ ને. જ્ઞાની ના દર્શન થવા એ સહજ નથી. આ તો પુણ્યાનું બંધી પુણ્ય જોઈએ. કેવું? પુણ્યાનું બંધી પુણ્ય. પાપાનું બંધી પુણ્ય તો બંગલા પાંચ હોય, ગાડીઓ ચાર હોય તો અને બધું હોય, ગયા ઘરા માણસો હોય, ગયા ઘરે વાઈફ હોય, ગયા ઘરે છોકરા હોય, બધું હોય. પણ આખો દાડો પાપના જ વિચાર આવતા થાય, કઈથી ભેગું કરવું, કઈથી ભેગું કરવું, કઈથી લઈ આવવું, કઈથી એ જ વિચાર આવતા હોય. ધર્મ નો વિચાર આવે નહી, એ પાપાનું બધી પુણ્ય કહેવાય. કેવું? એટલે આ જે પુણ્ય છે તે ભોગવે છે, પણ અધોગતિ ન કરવાયું આગળ નું કરવાયું તે કરે છે. કેવું? પુનરાબંધી પુણ્ય તો કેવું? પુણ્ય આજ ભોગવતો હોય ભલે છોડું, મોટર ના હોય તો કઈ ટેક્સી ના ભાડા ના પૈસા આપવાના છે, એની પાસે બીજી અડચણ નથી, એ પુણ્ય કહેવાય. પણ એ પુણ્ય માંથી તેના પુણ્ય જ ઉભા થાય. કેવું? સારા વિચારો આવે, કોઈનું લઈ લેવાનો વિચાર ના આવે. આ તો જગત ને અત્યારે કેવા વિચાર આવે છે? અણહક નું કઈથી ભોગવી લઉં, અણહક નું, અણહક નું લઈ લઉં, અણહક નું ભોગવી લઉં. આ જ વિચારો એ અધોગતિ ના વિચારો છે. બે પ્રશ્નો થઈ ગયા. બીજો પ્રશ્ન, મહાત્મા નિર્વેન તેમના 6-11 ઈઠ્યોતેર નામ આપણા પત્ર માં જણાવેલ છે. સંસાર ની ચરિત્ર કોઈ અનંત વાર અનુભવી. તમે જે કહ્યું ચોથો, હજુ મારા કેટલા અવતાર બાકી અને તે કયા કયા? ખરી રીતે આ જ્ઞાન જો બધી આરાધન કરો તો એક અવતાર જ્ઞાન છે. કેવું છે એવું જેવું તમારું આરાધના જેવું તમારો પુરસાદ તમે ઉભો થઈ ગયો છો. હા, બહાર ગમે એટલું વેદન હોય બધું, પણ અંદર પુરસાદ તો થાય ના થાય. પોતાના હોમ ડિપાર્ટમેન્ટ માં જ રહેવું જોઈએ, ફોરેન માં હાથ ના કરવો જોઈએ, ફોરેન તો ચાલ્યા જ કરવાનું. અને અત્યાર સુધી ફોરેન જ હું હોમ માનતા હતા. બધા માનેલું ખરું ફોરેન નો હોમ અત્યાર સુધી એવું જ કરેલું ને, ફોરેન નો હોમ માન્યું હતું ને. હવે હોમ ને હોમ માનીએ, ફોરેન ફોરેન જો ફોરેન માં સુપર ફ્લુઅસ રહેવાનું. કેવું સુપર ફ્લુઅસ કેવી રીતે રહેવાય? મરણ થયેલું તો લૌકિક કરે નહી કરતા, લૌકિક એટલે સુપર ફ્લુઅસ. એમ તો જાય એટલે મળું બળું બધું આ રેગ્યુલર ગોઠવીને બેસી જાય, ગોઠવીને. અને નજીક ન હોય તો એમ તો જાય તો પાણી વાંખમાં ના આવતો એ બાથરૂમ માં જઈને ચોપડી ના આવે. પણ તે બે પદ્ધત એ લૌકિક કહેવાય બધું. આપણા અખંડ નિધિ જે છે ને, અખંડ નિધિ જે છે તમારા હાથમાં સત્તા છે જ આવે જય. અને અખંડ સાનિધ્ય ને જંખના તૃપ્તિ હશે એ જતી ભાવના તમારે કરવાની. શું કરવાનું છે? એ ભાવના કરવાની. ખબર પડે ને? જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મળશે ભૂતગલ માં, નહીં હોય તો નહીં મળે. પણ ભાવના કરશે તો મળશે. તો અજ્ઞાન થી ઉભી થયેલી એ શક્તિ છે. જ્ઞાન થી પ્રજ્ઞા ઉભી થાય છે. અજ્ઞાન થી અજ્ઞાન નામની શક્તિ ઉત્પન્ન થાય છે. એ નિરંતર સંસારમાં જ એની હિતકારી દેખાડ્યા કરે. સંસારમાં કેવી રીતે હિત થાય એવી રીતે બધે સમજ પડે ને. અને બે ભાઈઓ હોય ને તો એવું દેખાડે કે આપણે આમ કરીશું તો આપણને ફાયદો થશે. શું દેખાડે? બે ભાઈઓમાં શું દેખાડે? આપણે આવું કરીએ તો આપણે વધારે ફાયદો થાય. એટલે એનો અર્થ એટલો શું થયું? ભિન્નતા ઉભી કરાવનાર. કેવું? ભિન્નતા, ભેદ બુદ્ધિ ઉત્પન્ન કરાવનાર. તેથી આ સંસાર ઉભો થયો. અને એનાથી પાપ પુણ્ય થાય છે. પાપ પુણ્ય એટલે શું? કે આ સંસારમાં દરેક જીવ જીવ માત્ર માં ભગવાન રહેલા છે. માટે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ દેવાય એવો ભાવ પણ ના કરતા. તો નહી તો ભગવાન ને દોષ કરવા માટે પાપ બંધા છે. અને કોઈ જીવને કિંચિત માત્ર સુખ આપતો તો ભગવાન ને સુખ આપી માટે પૂર્ણ બંધા છે. બસ આટલું જ છે પુણ્ય પાપ, બીજું કશું છે નહીં. સાહેબ ને સમજાય તમને? પુણ્ય પાપ જો મોક્ષે જવું હોય તો આરાધન કરવાની મૂકે નહીં. આમ ક્યાંક કપડું ખાતો છે એ શું હશે? તે કયું ધ્યાન હશે તે ઘટે રૌદ્ર ધ્યાન. બીજાને કઈ પણ નુકસાન કરવું એ રૌદ્ર ધ્યાન કહેવાય. અને પોતે પોતાનું જ એ કરવું કે આ તો ધ્યાન, બીજાને કઈ પણ નુકસાન પૂરું રહું તો ધ્યાન, એ રહું તો ધ્યાન કહેવાય. આપડે એને પૂછે કે ભાઈ શા માટે આમ કરો છો, કારણ કે આટલું વધે છે તો આપણે કહીએ કે 40 મીટર લાયા અને 40 મીટર વેચવાનું, તમને ખૂટવું ના જોઈએ ફક્ત, તો તમે બધા સારી દાંત રાખો. બધા લોકો એવું કરે છે ને, બધા તો કુવા પડતા હોય, આપણે તમારે કુવા પડવાનું એવું લખ્યા છે. તો પણ આ લોકો ઊંધે રસ્તે ચાલી રહ્યા છે, આવતા બહુ નું ઠેકાણું નથી. ત્યાં આગળ 90% માણસો અધિગતિ માં જવાનું છે. એને વ્યવસ્થિત ના કહેવાય? આ 90% લોકો અધોગતિ માં જવાના છે એને વ્યવસ્થિત ના કહેવાય? વ્યવસ્થિત કરવું પડશે. મારું કેમ કે આમના દિલ માં એવું નથી કે અમારે આવું કઈ ચર્ચા તેથી ભગવાને કરુણા રાખી. હિતાહિત નું ભાન તો જ્ઞાન આપું ત્યાર પછી ઉત્પન્ન થાય, નહી તો બધી જ્ઞાન નું ઉત્પન્ન થતું જ નથી. ધૈર્ય નહીં થતું, જે કસાય કરે છે હિતાય તો ભાન નથી, કસાય વાળા ને હિતાય તો ભાન નથી. અત્યારે ધર્મજ્ઞાન ના 10% બહુ જ દૂર છે, ધર્મજ્ઞાન ને અત્યારે બરો ખરી રીતે થતું જ નથી. ત્યાં દેરાસર માં જાય ને તો ભગવાન ની પાસે દર્શન કરવા જાય, ત્યારે ભગવાન નો ફોટો પડે, જોડા નો ફોટો પડે, બધું સાથે પડે. જ્ઞાન મળ્યું એટલે અંદર શુક્લ ધ્યાન થયું, હું શુદ્ધાત્મા છે શુક્લ ધ્યાન છે, અને બહાર ધર્મ ધ્યાન છે. કારણ કે 5 આજ્ઞા માં રહેવું એ ધર્મ ધ્યાન, મોટા મોટું ધર્મ ધ્યાન આજ્ઞા માં રહેવું છે. ધર્મની બાહુ લેતા એટલી બધી છે, બધા કોમ્પ્રેસ કરી લાયા આપણે કદી ઊંધું કરીએ તો એ થતું કરી આપે, બરોબર ને? સંકિતી જીવ થતું જ કર્યા કરે, બધું શું કરે? ઊંધું કરેલું હોય તો થતું કરી આવે, અને નિત્યાથી જે થતું પડ્યું હોય ત્યારે ઊંધું કરી આવે. અહંકાર ઓછો થઈ ગયો, બધા બહુ લક્ષણ ફેર પડે, જાણ માણસ પરિવર્તન થઈ ગયો એવું લાગે, લાગે ના લાગે? એ તો વાંધો છે, સમજ નથી પડતી. સંકિત એટલે શું જાણો છો? સંકિત એટલે જાણ્યું, જૈન ધર્મ ના હિસાબે સમકિત અને મિથ્યા તો જાણીએ છીએ. ના પણ એ તો શબ્દ થી જાણો, ખરી રીતે જાણો. ખરી રીતે મિથ્યા તો કોને છે તે જ જાણતા નથી. સમજી ગયો, આ ફોડ પડી જાય. એ પછી શ્રદ્ધામાં બેસવું જોઈએ. મારું એવું નહીં કેવું કે તમને જ્ઞાન માં આવવું જોઈએ. શ્રદ્ધાત્મા છે તમારે પ્રતિબિંબ બેસે ને ત્યાંથી શકે. પણ જ્યાં સુધી હું શ્રીમતી ભાઈ છું ત્યાં સુધી હું પણ હું રામ વિજય મહારાજ છું ત્યાં સુધી સંગીત નથી. મહારાજ હોય એવું જાણ. સંસારી સુખ ની ઈચ્છાઓ બિચ્છાઓ એ બધી મિથ્યા ના, એ મિથ્યા તો ના કે મિથ્યા તો એનો રૂટ બધ આ છે. હું સુમતિ ભાઈ છું એ જ મિથ્યા છે. અને હું સિદ્ધાર્થમાં છું તો મનુષ્ય માંથી મનુષ્ય દેહ મળી શકે? મનુષ્ય માંથી કેમ ના મળી શકે? આ જે એ તમને કેમ પ્રશ્ન ઉભો થયો? ના એટલે એક જન્મ હોય તો બે, એક અવતાર હોય કે બે અવતાર હોય કે ત્રણ, એટલે કે મનુષ્ય માંથી પછી થયા કે દેવલોક માંથી પાછી જન્મી. એમ કે છે એક અવતાર કે બે અવતાર માં મોક્ષ થશે એમ એ વાત હોય છે? તેમાં પછી મનુષ્ય માંથી મનુષ્ય થઈને મોક્ષ જાય કે પછી દેવગતિ જઈને પાછું મનુષ્ય માં મોક્ષ જાય? કશો નિયમ નથી. એ બધું ચાર ધ્યાન ઉપર આધાર રાખે છે. એકલું જ રૌદ્ર ધ્યાન નો ભરેલો હોય, થોડું ઘણું આર્ત ધ્યાન હોય અને રૌદ્ર ધ્યાન વધારે હોય તો નરક ગતિ બજાય. સમજ પડે ને? આર્ત ધ્યાન વધારે હોય અને ધર્મ ધ્યાન ઓછું હોય તો જાનવર મજાય. આર્ત ધ્યાન ને ધર્મ ધ્યાન લગભગ હરખું હોય તો મનુષ્ય માં આવે. અને ધર્મ ધ્યાન આર્ત ધ્યાન ઓછું હોય અને ધર્મ ધ્યાન ખૂબ હોય તો દેવગતિ મજાય. સમજ પડે ને? અને શુક્લ ધ્યાન હોય તો મોક્ષે જાય. આ તો હોય ને, એટલે મનુષ્યમાં શું છે કે થોડું આર્ત ધ્યાન હોય ને થોડુંક ધર્મ ધ્યાન હોય, બે હોય તો ફરી મનુષ્યમાં આવે. હવે એ આર્ત ધ્યાન ધર્મ ધ્યાન ના સમજાય ધર્મ ધ્યાન તો પણ હું તમને કહું. શુદ્ધાત્મા થી જ્ઞાન ઉત્પન્ન થયા પછી મન બધું રે નહી તો મન કોઈ દાડે બંધાય નહી. હવે મન જે કુદાકુદ કરતો હોય ને શું આપડે જોવાનું જાણવાનું પછી આપડે ડખો રહ્યો જ નહીં. ઘડી માં અમે કે આપડે એક્સિડન્ટ થશે શું એમ નોંધ કરી આગળ વાત પછી આગળ સત્સંગ ની વાત કરે બસ, એવું કશું નથી. અજ્ઞાન ની દુડાઈ મારે એક્સિડન્ટ થશે તો એટલો તમને આગળ થઈ જાય કશું પડે. હવે તમને બંધેલું લાગે છે ને મન એ વસ્તુ સવસ થઈ જાય પછી સવસ. કોઈનો રૂપાળી હોય, કોઈનો કૃષ્ણ જેવું હોય, એ કોઝેસ અને ઇફેક્ટ્સ ને આધારે જ હોય ને દાદા? એ કે છે કે આના આધારે આવું માલ હોય, આકર્ષણ વાળો માલ આપડો મોહ વાળો હોય વધારે હોય. ઓછો થયા પછી ગાંઠીલું હોય પણ આવી આવું ચામડી એ ના હોય આકર્ષણ. ગામડી આકર્ષક ના હોય, ઘાટીલા હોય, એટલે રૂપાળા કહેવાય. અને આ તો એક જાતનું આ રૂપ ના કહેવાય, આ તો બજારુ માલ કહેવાય. કેવું? બજારુ માલ. એવું જ રહેજો, પૂછું જોવું જ નહીં. હમણાં જે છે આપણો તે નિકાલી છે, બરોબર છે, પણ આવતો જે ભાવ થશે એમાં બધું ઘાટીલું સુંદર અને ભાવ્ય હશે ને? એવું ના હોય, એનો ઘાટીલો આંગ ઉપાંગ બધા ઘાટીલો હોય, ચામડી ના હોય. ચામડી બધી હલકી જાત ના હોય, જે મોટી જાત હોય ને ત્યાં જ ચામડી હોય, ચામડી ના હોય. ઘાટ બહુ સુંદર હોય, આંખ સુંદર હોય, નાક સુંદર હોય, કાન સુંદર હોય, બધું કપાળ સુંદર હોય, એ ઘાટીલો હોય. બાકી પેલું બધું ના હોય, પેલો તો બધા હલકી નાથ ના જેને ભોગવી જવાનો હોય ને તેના માટે હોય. ભાવ થાય એટલે આપણો ભાવ ભરી જાય. આ જોતા જાય તો ભાવ અધોગતિ જ લઈ જાય. કેવું? અધોગતિ માં લઈ જાય. જોતા જ અધોગતિ લઈ જાય. બોલો, ત્યાં જોતો જે માલ અધોગતિ લઈ જાય તે માલ કેવો? તેથી લોકો આપડે કહે છે ભાઈ પ્રભાવશાળી મળજો, આપડા ભાવ આગળ વધે, પ્રભાવ કરે, પ્રભાવશાળી. અને આ તો ઉડતો જ્ઞાન હોય તો જતું રહે, જોતા નહીં. દાદા આપણો આ જે છે તે આજ ભાવમાં બદલાઈ જશે ને? આ ઘણો ઘણો આજ ભાવમાં આપણે જોતાની સાથે આજ ભાવમાં. હા, આ તો બધી જૂની ખોટ. હા, આ ખોટ. હવે એ ધંધો બંધ કરી દીધો. બરોબર છે. તીર્થંકર મહાવીર પણ ચામડી બામડી નથી હોય ને, ચામડી હોય તેલ કાઢી નાખે લોકો. ચામડી નથી તો એ લોકો ઉઠાઈ જતા હતા, બે ચાર વખત ઉઠાઈ ગયેલા લોકો. ચામડી વસી દશા થાય એમની, ચામડી ભગવાન ઘાટીલો હોય. કેવું? ઘાટીલા હોય. એના મોહ ની પ્રકૃતિ જ નહીં ને, મોહ પ્રકૃતિ એ જ ચામડી છે. આખે વિકારી હોય બધી, બહુ પ્રકૃતિ વિકાર ભાવ હોય, વિકારી હોય બધી. એના પછી આજનો જીવડા શું માને કે હું કેવો રૂપાળ? મને તારી કિંમત જ નથી દુનિયામાં. શું કહ્યું? પ્રભાવ ના થાય તો ભાવ અધોગતિ લઈ જાય. કેવું? અધોગતિ લઈ જાય. જ્ઞાન હોય તે જતું રહે જોતા હાથે. જો પુરુષો છોકરીઓ જુએ જોતા હાથે જ્ઞાન જતું રહે, અરે છોકરીઓ પુરુષ ને જુએ જોતા હાથે જ્ઞાન. એ માલ જોવો નહી. શું કહ્યું? એ માલ જોવો નહી જેનાથી પ્રભાવ ઉત્પન્ન થાય. એ માલ જોવો, આપડા ભાવ ભરે ને આપડા વિચારો. આ તો માલ બધો કચરો માલ, રબીશ, વેચાણીયો માલ. આવું જગતમાં કોઈ કહે જ નહીં ને, આવી વાત જ ઉગાડી ના પડેલી હોય ને, જાણતું જ નથી જગત. લોક તો કેવો દે કરમી, અને શું તો અમને બહાર ચડાવવાની એકમી ને લોકો અધોગતિ થાય. તેથી જ આપણા લોકો ઘણા પ્રભાવશાળી માણસ છે કે છે. Thank you. ચામડી ની કિંમત સમજાય ને, ઝીરો વેલ્યુએશન દાદા, ઝીરો વેલ્યુએશન, ડિવેલ્યુએશન ને, ડિવેલ્યુએશન. આ ચામડી થી બે ભાન પણ એ લોકો આવું ભાન વગર ચાલે છે. એમને છૂટું આવે તો કેટલા લોકો ખુશ થઈ જાય, દાદર બજાવ કરો આવે તો અડે નહી, કોઈ અડે નહી, અડે નહી, અડે જુએ નહી, પણ નહી જુએ નહી. આમ જુએ તો બાદ સ્વામ ફૂકે તારમાં, તું શું છે, આ તારા પેટમાં શું છે, લોકોને હાથ ફેરવું છે તો એ શું છે, હાથ ફેરાય ફેરાય કરે હા. પછી વિષય ની આરાધના ચાલે, વિષય ની આરાધના વગર ફોટો કેવો પડે, ગધેડા જેવો, ગધેડા જેવો. તને યાદ છે, તને ખબર પડે કે આવો ફોટો આવે, આવો આવે એવું ખબર કરી. તે દિવસે કેલું કલ્પના કરેલી ને આપડે, તે દિવસે કેલું એટલે કલ્પના કરેલી. પછી પોતે પોતાનો ફોટો જુએ તો મનમાં સારું શરમ લાગે, અને ફોટો નહીં જો મોહી જીવડા છે ને, ભાન વગર ના જીવડા. ફોટાની વાત જ શું કરવાની, ભાન જ નથી કશું. તો આ ફોટો તને દેખાય છે પછી વૈરાગ આવે બહુ, તમને કોઈ ફોટો નહીં દેખાતો, આપડે જાણતા નથી તે વાત. જાણતા નથી તમે, તમારો ફોટો પૂછ ને પૂછજો. વિશ્વ ભોગતી વખતે જે ફોટો આવે છે તેની દાદા વાત કરે છે, કેવું લાગે તે વખતે કૂતરાની માફક, કૂતરા જે કરે તો આપણે તે ના ગમતું થઈ જાય, કૂતરો ને આપણે જોઈએ તે આપણે આમાં આખા બાજુ કરી દઈએ તો પેલો કેવો આવતો હશે. આ વાત સમજાય તમને કોઈ ને, એટલે એક્ઝેક્ટલી આપણે કલ્પના કરીએ કે તે વખતે આપણે જે વખતે કરીએ છીએ ભોગવિલાસ, તે વખતે જે કલ્પના કરી તે કેવું આવે છે, આપણે જો લાગે કે આ બધું એની ભાગી જવા જેવું છે એવું લાગે તમને. દાદા ને પાસે એક માણસે કેવું કે મને વૈરાગ આવે એવું કઈ બતાવો, પછી મેં બતાવ્યું ફોટો કેવો દેખાય, એ તો અભો થઈ ગયો, કૂતરા જેવો દેખાય કે કપડા પહેરાવે તો જ એમનો વિષય કાબુ મળે ને. અને આપડે હિન્દુસ્તાન માં એવો માલ છે ઘણો ખરો કે કપડા જો કાઢી નાખે તો અમને વિષય ગમે નહી, પછી અડે જ નહી. એટલે બે પ્રકાર નો જુદો જુદો માલ છે, પેલો જબરદસ્ત મોહી માલ છે. કેવો છે? હા, એ બે પ્રકાર નો માલ પહેલેથી જ છે આ જગત માં ને. એમને એમને જેમ કપડા ઢોકે તેમ વિષય વધે એમના, સમજે ને. આપડે અહીંયા આગળ કપડા એ પેલું અવરું બોલાયું, આપડે અહીંયા આગળ ધોકેલું હોય ને ત્યાં સુધી મોહરે, અને જો ઘડો ભર્યો તો મોહ ઉડી જાય, ઉડી જાય. અને એમના ઘડો ભરે ત્યારે મોહ વધારે તોટે ને. હા, તે ત્યાંથી હવા આવી છે ને, બધી હવા નો નથી પાછું, ફોરિન આપડા જેવું જ પાછું. એ ફોરેન છે ને, ત્યાં જુદું છે ને. વસલો માર્ગ જે છે ને આમ, વસલો માર્ગ મુસ્લિમો ને બધો, એ બધો હવત પરિવાર માલ છે. એ તો ઉઘાડું રખાય જ નહીં, કપડા ઢોંગેલા જ હોય છે તો જ એનું મન પાથરું છે. એટલે એ લોકો બુરખામાં રાખે છે દાદા. નહી, બધું ઢોંકેલું જ રાખવું પડે, નહી તો કઈ નું કઈ એનું મન છૂટી જાય. અને આપડે અહીંયા આગળ જો કપડા કાઢી નાખે ભરે ને આ મુંબઈ શહેર માં તો બે વારમાં વિજય દેખાય જ નહીં કોઈ જગ્યાએ. બધે બે વારમાં વિષય જ ના દેખાય. તેથી તો આપડે સ્ત્રીઓ છે તે બહુ ઊંચી હાડીઓ લાઈન પહેરે છે. એ જાણે વિષય બંધ થઈ જાય શું થશે કે છે. પણ આ મુરાખો સમજતા નથી, ઊંચી હાડી લાયા છે આ બાર બે. પોતે પોતાનો આપઘાત કરે છે. કેવું તને વૈરાગ આવે છે? વૈરાગ નું સાધન હોય જ્ઞાની કુવર પણ તારે વૈરાગ કરે ખરો આવે. તને નથી આવતો વૈરાગ? આવવા મળે તને. આવવા મળે આવવા મળે છે. અત્યારથી આવે કે બાકી આવે? આ તો બધું એવું છે ને, કવિઓએ વખાણ્યું છે એ કેળના કે જેવા થાંભલા અને કે જેવું નામ ને બધું. આ બધું લોકો ને મોહે ચડાયા છે. વકીલો એ, કવિઓ એ, સાહિત્યકારો એ બધા મોહે ચડાય. શાસ્ત્રો માં બી આનું વર્ણન બહુ કર્યું છે કે છે. સ્ત્રી ના રૂપ નું વર્ણન બધું શાસ્ત્રો માં બહુ કર્યું છે. શકુંતલા શાસ્ત્રો માં એ જે વર્ણન છે ને, એ શાસ્ત્રો જુદી જાતના છે. મોક્ષ માર્ગ માં વર્ણન સ્ત્રી નું આવું ના હોય. શું કહ્યું? સ્ત્રી તો દેવી છે. એ તો પેલો શું રિવાજ હતો કે પૈણતા હતા ને, તે શરત એટલી જ હોય છે કે ભાઈ એક બે છોકરાઓ ઉત્પન્ન થાય એટલા જ પૂરતો વિષય, બાકી વિષય જ નહીં. એક બે છોકરાઓ ઉત્પન્ન થાય એટલા પૂરતો જ વિષય, બાકી વિષય નહીં. વિષયમાં તે દાડે આ લોકો વિષય પડે જ નહીં. લાખ રૂપિયા આપે તો એ પેલો વિષય કરવા તૈયાર ના થાય. એટલે એને જાગૃતિ હોય કે હું વિષય કરું તો ફોટો કેવો પડે, એ બધું બધી જાગૃતિ હોય. અને આજ તો 5000 આપીને વિષય કરે ને એમ. ધનભાઈ કે કુંચારી લોકો છે ને, કશું ભાન જ નથી આ લોકો ને. તને લાગ્યું એવું? ના ના, આપડે હવે ઊંધું બોલતા નથી. આ બધું એક્ઝેક્ટ છે દાદા, 100% કરેક્ટ છે. એક્ઝેક્ટ એમ. લોકો કેમ આવું બોલ ચાલતું છે? ભાન જ નથી. કે ક્યાં જઈ રહ્યા તે ભાન નથી. સમજાય ને? જ્ઞાની પુરુષ પાસે વિષય વિષયની વાતો સાંભળી નથી. એ તો વિષય રહે જ નહીં, ઉડી જાય. એવું છે ને, ઉલટો વિરુદ્ધ બોલીએ તો ગાંડા કે લોકો આ જગત ના. વિષયો ની વિરુદ્ધ બોલીએ તો આ જગત ના લોકો ગાંડા કે આ શું કહેવાય, ઓલ્ડ માઇન્ડેડ છે. બોલાય નહીં પણ કાયદો નહીં. કાયદો નહીં, વિષય છે તો લગ્ન વાળા આ વાજા વાળા છે, બીજું બધું છે, માડવા વાળા છે, કેટરિંગ વાળા છે. તને સમજ ને? એટલે કશું બોલાય નહીં. આ તો જયારે મોક્ષે જવું હોય ત્યારે જાણવા જેવું, બીજાને કશું એવું જાણવાની જરૂર જ નહીં ને. તારે મોક્ષે જવું છે? નથી ગમતું આ બધું? તો 100% સાચી વાત છે. હા, કોઈ કહે છે ભાઈ જલેબી હું કઉ સારી છે, ખાજો રાખે. શું કહ્યું? દહી વાળો ખાજો, બધું ખાજો. એ તો સ્વાદ લાગે છે બધી. જ્ઞાની ને સ્વાદ સમજાય. કેવું સમજાય? જ્ઞાની પુરુષ ને સ્વાદ લાગે, પણ એમને સ્વાદ માં હારું ખોટું ના હોય કે આ હોય તો મારે ચાલશે એવું ના હોય. અને વિષય તો જ્ઞાની પુરુષ છે, તપને વિચારે ના આવે. એ તો પાછવી વિદ્યા છે. શું છે? ખુલ્લી પાસે આટલી જ મનુષ્યોમાં છે. ફોટો યાદ રહે તને? તને ફોટો યાદ રહે? હજુ મારા લગ્ન જ થયા નથી એટલે કેમનો ફોટો પડે કે છે? જાણો છે લગ્ન વગર ના માણસો કેવો ફોટો પડે છે એ જાણો છે. લગ્ન વગર ના વધારે ફોટા પડે, લગ્ન વાળા ને ઓછા પડે. લગ્ન વાળા ના ફોટા ઓછા હોય છે. લગ્ન વગર ના તો જમતા ફોટા પાંચ પાંચ કરે. હરિયા ઢોર જેવું ઢોર જેવું હરિયા ઢોર જેવું દાદા ઓરૈયા ઢોર જેવો કે ઓરૈયા ઢોર જેવા ફોટા પાડે. આ બધા શબ્દ મારા બધા મેં વેરાગ આવે એટલા માટે શીખવાડેલું. શીખી ગયો બધું શીખી ગયો. મનુષ્ય કેવો હોય? પ્રભાવશાળી હોય. જોતા જ આપણા મનમાં વિચારો તરત આવે. સંસાર ભૂલી જઈએ. શું કહે? પછી વચ્ચે ગાર્જન જાય લાકડા તો ભરવાના જ છે. આપડે વાક્ય બોલીએ છીએ ને તે દુનિયામાં ના બોલાય. લોકો કહે છે બંધ રાખો બંધ રાખો, આવું ના બોલશો આવું ના બોલશો કે અમારા ફાધર ને બહુ ગમે વાક્યો. આ અમારા પપ્પા ને આ ગાવા પે દિવસે તો મને કઈ ગાવા બહુ સરસ વાક્યો છે. આ તો એના મનમાં સમજાઈ ગયો ને કે સર માર ખા ખા કરીએ છીએ. આ વાક્યો ખરા સરસ થઈ ગયા. એમને મારા જય સચિદાન મોકલ્યા છે, પરિણામ મોકલ્યા છે. દાદા ને અમારા ચરણ સ્પર્શજો. ગઈકાલે કાગળ આવ્યું છે એમનું અને બધા મહાત્માઓ ને પણ સચિદાન કેવડાયો. દરેક વખત લખે છે. એ તો લખે છે બઉ ચોક્કસ માણસ, બઉ ચોક્કસ ને વિનય માણસ. માજી કુંચીઓ પડી ગઈ, કુંચીઓ રહી ગઈ, કુંચીઓ રહી ગઈ, પેલી કુંચીઓ રહી ગઈ. હા દબાઈ જોઈએ. તો આપણે આજ સુધી આ મટન વગેરે કેમ ખાધું હશે? ભાવના સારી છે પણ મોહ નો સંગ કરેલો છે ને આ જોઈએ તે જોઈએ એમ કરતો કરતો મોહ ચોટી પડ્યો. કેવો બંગલો ચિત્ર નાથ વગર જો નાથ વગર રે તો પોતે જ નાથ થઈ જાય. શું થઈ જાય? પોતે નાથ થઈ જાય. દુનિયા નો નાથ થઈ જાય. નાથ વગર રે તો પોતાનો નાથ થઈ જાય. શું થઈ જાય? કાંક મોહ છે. દીક્ષા નું લીધે અંતર આવી બધું દીક્ષા નું એ દીક્ષા એટલે નાથ છે નાથ નાથ બાંધી એટલે નાથ પણ નાથ મર્યા કરે અને નાથ વગર બંધરે નાથ એ નાથ થાય શું થાય ચૌદ લોકો વગર નાચે નાથ થાય બંધન વગર કશું બંધન ના જો દીક્ષા એક નાથ જ નથી ને પછી ગુરુને એક નાથ જો ચૌદ નાથ નહીં જોઈએ દીક્ષા ના લે ને તો મોહ માં ચડી જાય એવા હોય છે એટલે એના કરતા દીક્ષા લે ને તો સારું એટલું રાગે પડે ને હા પણ જે રાગે ના પડતા એના માટે દીક્ષે ને અને આ દીક્ષા હોય તો કશી હાર તો કઈ જૈન દીક્ષા ને એમ જ કશું બરકત હતા વૈરાગ ની વાતો કરે પણ સારી દેખાય પણ મન ચાલી જાય બે ત્રણ વાર ગયા હતા કલકત્તા દોડ્યા હતા બે ત્રણ વાર દોડ્યા હતા કલકત્તા ખરેખર બહુ નથી ખરેખર બહુ નથી ભરેલો માલ નીકળે છે ભરેલો માલ બધા મહાત્મા નિર્દોષ છે આપણું જ્ઞાન આપીએ એટલે ખરેખર મોહ તો ઉડી જાય આવી ગયું જવાબ જ્ઞાન આપીએ એટલે ત્યારથી ઉડી જાય પણ દાદા એ ખ્યાલમાં ના રહે ને એવું ધ્યાનમાં ના રહે આ તો એમ કે આ મોહ જ લાગે ના એ તો મોહ જાગતો નથી મોહ જે ભરેલો છે